श्री पद्म पुराण उत्तरखंड अध्याय 102 मत्स्य ने कुर्म अवतारों की कथा। समुद्र मंथन थी लक्ष्मीजी नो प्रादुर्भाव अने एकादशी द्वादशी नु महात्म्य। पार्वतीजीए कह्यू, हे महेश्वर, हवे मने भगवान ना वैभव मत्स्य कुर्म वगैरह अवतारों नु विस्तार थी वर्णन करी संभळावो। श्री महादेव जी बोलिया, हे देवी, एकाग्रता थी सांभळो, हूँ श्री हरिना वैभव मत्स्य कुर्म वगैरह अवतारों वर्णन करूँ छू। जेम एक दीवा थी बीजा अनेक दीवा प्रगटावी शकाय छे, तेज प्रमाणे एक परमेश्वरना अनेक अवतार थाय छे। ते अवतारों परावस्थ व्यूह अने विभव वगैरह अनेक भेद छे। भगवान विष्णुना अनेक शुभ अवतार बतावामां आव्या छे। ब्रह्माजी भृगु मरीची अत्रि दक्ष कदर्म पुलत्स पुलह अंगिरा तथा क्रतु आ नव प्रजापतियों ने उत्पन्न कर्या। तेमा मरीची ए कश्यप ने जन्म आप्यो। कश्यप ने चार पत्नियों हती, अदिति दीति कद्रु अने विनता। अदिति थी देवताओं नो जन्म थयो। दीति ए तमोगुणी पुत्रों ने उत्पन्न कर्या जे महान असुर थया। तेमना नाम आ प्रमाणे छे, मकर हयग्रीव महाबली हिरण्याक्ष हिरण्यकशिपु जंभ अने मई वगैरे। मकर महान बलवान हतो, तेने ब्रह्मलोक में जईने ब्रह्माजी ने मोहित करीने तेमनी पासेथी बधा वेद लही लीधा। आ प्रमाणे श्रुतिओनु अपहरण करीने ते महासागर में घुसी गयो। पछी तो संपूर्ण संसार धर्मथी शून्य थई गयो। वर्णशंकर संतान उत्पन्न थवा लाग्या। स्वाध्याय वसटकार अने वर्णाश्रम धर्मनो लोप थई गयो। त्यारे ब्रह्माजीए संपूर्ण देवताओनी साथे क्षीरसागरमां भगवानना शरणमां जईने मकर दैत्य द्वारा अपहरण करेला वेदोनो उद्धार करवा माटे तेमनी स्तुति करी। श्री महादेवजी कहे छे, हे पार्वती, ब्रह्माजी आ प्रमाणे प्रार्थना करवाथी संपूर्ण इंद्रियोना स्वामी परमेश्वर श्री विष्णुए मत्स्य रूप धारण करीने महासागरमां प्रवेश कर्यो। તેમણે તે અત્યંત ભયંકર મકર નામના દૈત્યને મારી નાખ્યો અને અંગો ઉપાંગો સહિત સંપૂર્ણ વેદોને લાવીને બ્રહ્માજીને સમર્પિત કરી દીધા। આ પ્રમાણે તેમણે મત્સ્ય અવતાર દ્વારા સંપૂર્ણ દેવતાઓની રક્ષા કરી। વેદોને લાવીને શ્રી હરિએ ત્રિલોકનો ભય દૂર કરી દીધો, ધર્મની રક્ષા કરી અને દેવતાઓ તથા સિદ્ધોના મુખેથી પોતાની સ્તુતિ સાંભળતા રહીને તેઓ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા। હે પ્રિય, હવે હું શ્રી વિષ્ણુના કુર્મા અવતાર સંબંધી વિશ્વવંદિત વૈભવનું વર્ણન કરીશ। મહર્ષિ અત્રિના પુત્ર દુર્વાસા બહુ જ તેજસ્વી મુનિ થયા। તેઓ મહાન તપસ્વી, અત્યંત ક્રોધી તથા સંપૂર્ણ લોકોને ક્ષોભમાં નાખનારા હતા। એક સમયની વાત છે, તેઓ દેવરાજ ઇન્દ્રને મળવા માટે સ્વર્ગલોકમાં ગયા। તે સમયે ઇન્દ્ર એરાવત હાથી પર આરૂઢ થઈને બધા દેવતાઓથી પૂજાઈને ક્યાંક જઈ રહ્યા હતા। તેમને જોઈને મહાતપસ્વી દુર્વાસાનું મન પ્રસન્ન થઈ ગયું। તેમણે વિનિત ભાવે ઇન્દ્રને એક પારિજાત પુષ્પોની માળા ભેટ આપી। દેવરાજે તે માળા લઈને હાથીના મસ્તક પર નાખી દીધી અને પોતે નંદનવન તરફ ચાલવા લાગ્યા। હાથી મદથી ઉન્મત્ત થઈ રહ્યો હતો। તેણે સૂંઢથી તે માળાને ઉતારી નાખી અને મસળીને જમીન પર ફેંકી દીધી। આવું જોઈને દુર્વાસાને ક્રોધ આવ્યો અને તેમણે ઇન્દ્રને શ્રાપ આપતા કહ્યું, દેવરાજ, તમે ત્રિભુવનની રાજલક્ષ્મીથી સંપન્ન હોવાના કારણે મારું અપમાન કરો છો, તેથી ત્રણેય લોકની લક્ષ્મી નષ્ટ થઈ જશે, એમાં જરા પણ સંદેહ નથી। દુર્વાસાએ પ્રમાણે શ્રાપ આપ્યા પછી ઇન્દ્ર પાછા પોતાના સ્થાને ચાલ્યા ગયા। ત્યાર પછી જગન્માતા લક્ષ્મી અંતર્ધ્યાન થઈ ગયા। બ્રહ્મા વગેરે દેવતા, ગંધર્વ, યક્ષ, કિન્નર, દૈત્ય, દાનવ, નાગ, મનુષ્ય, રાક્ષસ, પશુ, પક્ષી અને કીટ વગેરે જગતના ચરાચર બધા પ્રાણી દરિદ્રતાના કારણે દુઃખ ભોગવવા લાગ્યા। બધા લોકોએ ભૂખ પ્યાસથી પીડિત થઈને બ્રહ્માજીની પાસે જઈને કહ્યું, ભગવાન, ત્રણેય લોક ભૂખ પ્યાસથી પીડિત છે, તમે સૌના સ્વામી અને રક્ષક છો, તેથી અમે તમારા શરણમાં આવ્યા છીએ। હે દેવેશ, તમે અમારી રક્ષા કરો। બ્રહ્માજી બોલ્યા, દેવતા, દૈત્ય, ગંધર્વ અને મનુષ્ય વગેરે પ્રાણીઓ સાંભળો, ઇન્દ્રના અનાચારના કારણે આ સંકટ ઉપસ્થિત થયું છે। તેમણે પોતાના વર્તાવથી મહાત્મા દુર્વાસાને કોપાયમાન કર્યા છે। તેમના ક્રોધથી આજે ત્રણેય લોકનો નાશ થઈ રહ્યો છે। જેમની કૃપા દ્રષ્ટિથી બધા લોક સુખી થાય છે તે જગન માતા મહાલક્ષ્મી અંતર્ધ્યાન થઈ ગયા છે। જ્યાં સુધી તેઓ કૃપા દ્રષ્ટિથી જોશે નહીં ત્યાં સુધી બધા લોકો દુઃખી જ રહેશે। તેથી આપણે બધા ક્ષીરસાગરમાં બિરાજમાન સનાતન દેવ ભગવાન નારાયણની આરાધના કરીએ। તેમના પ્રસન્ન થવાથી જ સંપૂર્ણ જગતનું કલ્યાણ થશે। એવો નિશ્ચય કરીને બ્રહ્માજી બધા દેવતાઓ અને ભૃગુ વગેરે મહર્ષિઓની સાથે ક્ષીરસાગર પર ગયા અને વિધિપૂર્વક પુરુષ સૂક્ત દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યા। તેમણે એકાગ્રતાથી અષ્ટાક્ષર મંત્રનો જપ અને પુરુષ સૂક્તનો પાઠ કરીને પરમેશ્વરનું ધ્યાન કરીને તેમના માટે હવન કર્યો તથા દિવ્ય સ્તોત્રો દ્વારા સ્તુતિ અને વિધવત નમસ્કાર કર્યા। તેનાથી પ્રસન્ન થઈને ભગવાને બધા દેવતાઓને દર્શન આપ્યા અને કૃપાપૂર્વક કહ્યું, હે દેવતાઓ, હું વરદાન આપવા ચાહું છું, તમે ઈચ્છાનુસાર વરદાન માંગો। આ સાંભળીને બ્રહ્માદી દેવતાઓ હાથ જોડીને બોલ્યા હે ભગવાન, દુર્વાસા મુનિના શ્રાપથી ત્રણેય લોક સંપત્તિહીન થઈ ગયા છે। હે પુરુષોત્તમ, તેથી અમે તમારા શરણે આવ્યા છીએ। શ્રી ભગવાન બોલ્યા, હે દેવતાઓ, અત્રિ કુમાર દુર્વાસા મુનિના શ્રાપથી ભગવતી લક્ષ્મી અંતર્ધ્યાન થઈ ગઈ છે। તેથી તમે લોકો મંદરાચલ પર્વતને ઉખાડીને ક્ષીરસાગરમાં મૂકો અને તેને મથાન એટલે રવૈયો બનાવીને નાગરાજ વાસુકીને રસ્સીના સ્થાને તેના પર લપેટી દો। પછી દૈત્યો ગંધર્વો અને દાનવો બધા મળીને સમુદ્રનું મંથન કરો। ત્યારબાદ જગતની રક્ષા માટે લક્ષ્મી પ્રગટ થશે। તેમની કૃપા દ્રષ્ટિ પડતા જ તમે મહાન સૌભાગ્યશાળી થઈ જશો, આમાં જરા પણ સંદેહ નથી। હું જ કુર્મરૂપે મંદરાચલને મારી પીઠ પર ધારણ કરીશ તથા હું જ બધા દેવતાઓમાં પ્રવેશ કરીને પોતાની શક્તિથી તેમને બળવાન બનાવીશ। ભગવાનના આ પ્રમાણે કહ્યા પછી બ્રહ્માદી બધા દેવતાઓ તેમને સાધુવાદ આપવા લાગ્યા। તેમની સ્તુતિ સાંભળતા રહીને ભગવાન અચ્યુત ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા। ત્યાર પછી બધા દેવતાઓ અને મહાબળી દાનવ વગેરે મંદરાચલ પર્વતને ઉખાડીને ક્ષીરસાગરમાં નાખ્યા। તે જ સમયે અમિત પરાક્રમી ભૂત ભાવન ભગવાન નારાયણે કચ્છપ રૂપે પ્રગટ થઈને તે પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો તથા એક હાથે તે સર્વવ્યાપી અવિનાશી પ્રભુએ તેના શિખરને પણ પકડી રાખ્યું હતું। ત્યાર પછી દેવતા અને અસુર મંદરાચલ પર્વત પર નાગરાજ વાસુકીને લપેટીને ક્ષીરસાગરનું મંથન કરવા લાગ્યા। જે સમયે મહાબળી દેવતા લક્ષ્મીને પ્રગટ કરવા માટે ક્ષીરસાગરને મથવા લાગ્યા તે સમયે બધા મહર્ષિઓ ઉપવાસ કરીને મન અને ઇન્દ્રિયોના સંયમપૂર્વક શ્રી સુક્ત અને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવા લાગ્યા। શુદ્ધ એકાદશીના દિવસે સમુદ્ર મંથનનો આરંભ થયો। તે સમયે લક્ષ્મીના પ્રાદુર્ભાવની અભિલાષા રાખીને શ્રેષ્ઠ બ્રાહ્મણો અને મુનિઓએ ભગવાન લક્ષ્મીનારાયણનું ધ્યાન અને પૂજન કર્યું। તે મુહૂર્તમાં સર્વપ્રથમ કાલકુટ નામનું મહાભયંકર વિષ પ્રગટ થયું, જે બહુ મોટા પિંડ રૂપે હતું, તો પ્રલયકાળના અગ્નિ જેવું અત્યંત ભયંકર લાગતું હતું। તેને જોતા જ બધા દેવતા અને અસુરો ભયભીત થઈને ભાગવા લાગ્યા। તેમને ભયથી દુઃખી થઈને ભાગતા જોઈને મેં બધાને રોકીને કહ્યું, હે દેવતાઓ, આ વિષથી ડરશો નહીં, કાલકૂટ નામના વિષને હું હમણાં જ પોતાનો આહાર બનાવી લઈશ। મારી વાત સાંભળીને ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ મારા ચરણોમાં પડી ગયા અને સાધુ સાધુ કહીને મારી સ્તુતિ કરવા લાગ્યા। પછી મેઘ જેવા કાળા રંગના તે મહાભયાનક વિષને પ્રગટ થયેલું જોઈને મેં એકાગ્ર ચિત્તે પોતાના હૃદયમાં સર્વ દુખારી ભગવાન નારાયણનું ધ્યાન કર્યું અને તેમના ત્રણ નામરૂપી મહામંત્રનો ભક્તિભાવથી જપ કરતો રહીને તે ભયંકર વિષ પી લીધું। સર્વવ્યાપી શ્રી વિષ્ણુના ત્રણ નામોના પ્રભાવથી તે લોકસંહારકારી વિષને મેં અનાયાસે જ પચાવી લીધું। અચ્યુત, અનંત અને ગોવિંદ આજ શ્રી હરિના ત્રણ નામ છે, જે એકાગ્ર ચિતે તે નામોની આગળ પ્રણવ અને અંતમાં નમઃ જોડીને ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ તથા ઓમ ગોવિંદાય નમઃ આ રૂપમાં ભક્તિપૂર્વક જપ કરે છે તેને વિષ, રોગ અને અગ્નિથી થનારા મૃત્યુનો ભય રહેશે નહીં. જે આ ત્રણ નામરૂપી મહામંત્ર એકાગ્રતાપૂર્વક જપ કરે છે તેને કાળ અને મૃત્યુથી પણ ભય થતો નથી. પછી બીજાથી ભય થવાની તો વાત જ ક્યાં છે. અચ્યુતા અનંત ગોવિંદ ઇતિ નામ ત્રયમ હરે હે, યો જપેત પ્રયતો ભક્તયા પ્રણવાદ્યમ નમો અંતકમ, તસ્ય મૃત્યુ ભયમ નાસ્તિ વિષરોગા અગ્નિજમ અગ્નિજમ. મહત નામ ત્રયમ મહામંત્રમ જપેદ્ય પ્રયત આત્મવાન કાલ મૃત્યુ ભયમ ચ અપિ તસ્ય નાસ્તિ કિમ અંત્યયઃ. અનત્ય 260માં અધ્યાયનો 19-21 શ્લોક સંખ્યા. હે દેવી, આ પ્રમાણે મેં ત્રણ નામોના પ્રભાવથી વિષપાન કર્યું હતું. ત્યાર પછી સમુદ્ર મંથન કરવાથી લક્ષ્મીજીની મોટી બહેન દરિદ્રા દેવી પ્રગટ થઈ. તેણે લાલ વસ્ત્રો પહેર્યા હતા. તેણે દેવતાઓને પૂછ્યું, મારા માટે શી આજ્ઞા છે? ત્યારે દેવતાઓએ તેમને કહ્યું, જેમના ઘરમાં દરરોજ ક્લેશ થતો હોય ત્યાં જ અમે તમને રહેવા માટે સ્થાન આપીએ છીએ. તમે અમંગળને સાથે લઈને તેવા ઘરોમાં જઈને નિવાસ કરો જ્યાં કઠોર ભાષણ કરવામાં આવતું હોય, જ્યાંના રહેવાવાળા સદા અસત્ય બોલતા હોય તથા જે મલિન અંતઃકરણવાળા પાપી સંધ્યાના સમયે સૂઈ રહેતા હોય, તેમના ઘરમાં દુઃખ અને દરિદ્રતા પ્રદાન કરતા નિત્ય નિવાસ કરો. હે મહાદેવી, જે ખોટી બુદ્ધિનો માણસ પગ ધોયા વિના જ આચમન કરે છે તે પાપ પરાયણ મનુષ્યની જ તમે સેવા કરો. ક્લેશ પ્રિય દરિદ્રા દેવીને આ પ્રમાણે આદેશ આપીને દેવતાઓ એકાગ્રચિત થઈ ફરી ક્ષીરસાગરનું મંથન શરૂ કર્યું. ત્યારે સુંદર નેત્રોવાળી વારુણી દેવી પ્રગટ થઈ, જેને નાગરાજ અનંતે ગ્રહણ કરી લીધી. ત્યાર પછી સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત અને સર્વ પ્રકારના આભૂષણોથી વિભૂષિત એક સ્ત્રી પ્રગટ થઈ, જેને ગરુડે પોતાની પત્ની બનાવી. ત્યાર પછી દિવ્ય અપ્સરાઓ અને મહાતેજસ્વી ગંધર્વો ઉત્પન્ન થયા, જે અત્યંત રૂપવાન અને સૂર્ય ચંદ્રમા તથા અગ્નિ જેવા તેજસ્વી હતા. ત્યાર પછી એરાવત હાથી, ઉચ્ચશ્રવા નામનો અશ્વ, ધન્વંતરી વૈદ્ય, પારિજાત વૃક્ષ અને સંપૂર્ણ કામનાઓને પૂરી કરનારી સુરભી ગાયોનો પ્રાદુર્ભાવ થયો. આ બધાને દેવરાજ ઇન્દ્રે બહુ પ્રસન્નતાથી ગ્રહણ કર્યા. ત્યાર પછી દ્વાદશીએ પ્રાતઃકાળ સૂર્યોદય થતા સંપૂર્ણ લોકોની અધીશ્વરી કલ્યાણમય ભગવતી મહાલક્ષ્મી પ્રગટ થયા. તેમને જોઈને બધા દેવતાઓને બહુ હર્ષ થયો. દેવલોકમાં દુદુંભ્યો વાગવા લાગી, વનદેવીઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગી, ગંધર્વો ગાવા અને અપ્સરાઓ નાચવા લાગી, શીતલ અને પવિત્ર હવા ચાલવા લાગી, સૂર્યની પ્રભા નિર્મળ થઈ ગઈ, બુજાઈ ગયેલો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો અને બધી દિશાઓમાં પ્રસન્નતા છવાઈ ગઈ. ત્યાર પછી ક્ષીરસાગરમાંથી શીતળ અને અમૃતમય કિરણોથી યુક્ત ચંદ્રમા પ્રગટ થયા, જે માતા લક્ષ્મીના ભાઈ અને સર્વને સુખ આપનારા છે. તેઓ નક્ષત્રના સ્વામી અને સંપૂર્ણ જગતના મામા છે. ત્યાર પછી શ્રી હરિના પત્ની તુલસીદેવી પ્રગટ થયા, જે પરમ પવિત્ર અને સંપૂર્ણ વિશ્વને પાવન કરવાવાળા છે. જગન માતા તુલસીનો પ્રાદુર્ભાવ ભગવાન શ્રી હરિની પૂજા માટે જ થયો છે. ત્યાર પછી બધા દેવતાઓ પ્રસન્ન થઈને મંદરાચલ પર્વતને તેના સ્થાન પર મૂકી આવ્યા અને સફળ મનોરથ લઈને માતા લક્ષ્મીની પાસે જઈ સહસ્ત્ર નામથી સ્તુતિ કરીને શ્રી સૂક્તના જપ કરવા લાગ્યા. ત્યારે ભગવતી લક્ષ્મીએ પ્રસન્ન થઈને બધા દેવતાઓને કહ્યું, હે દેવતાઓ, તમારું કલ્યાણ થાઓ, હું તમને વરદાન આપવા ચાહું છું. મારી પાસે ઈચ્છા હોય તો વરદાન માંગો. દેવતા બોલ્યા, હે સંપૂર્ણ લોકોના સ્વામી ભગવાન વિષ્ણુના પ્રિયતમા લક્ષ્મી દેવી, તમે અમારા પર પ્રસન્ન થાઓ અને શ્રી વિષ્ણુના વૃક્ષ સ્થળમાં સદા નિવાસ કરો. કદી ભગવાનથી અલગ ન થશો તથા ત્રણેય લોકનો પણ કદી પરિત્યાગ કરશો નહીં. હે દેવી, આજ અમારા માટે શ્રેષ્ઠ વરદાન છે. હે જગન માતા, આપને નમસ્કાર છે. અમે તમારી પાસે આજ ઈચ્છીએ છીએ. દેવતાઓના પ્રમાણે કહેવાથી શ્રી નારાયણના પ્રિયતમા લોકમાતા મહેશ્વરી લક્ષ્મીએ તથાસ્તુ કહીને તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી ક્ષીરસાગર પર ભગવાન નારાયણ અને બ્રહ્માજી પણ પ્રગટ થયા. દેવતાઓએ જનાર્દનને નમસ્કાર કરીને તેમની સ્તુતિ કરી અને પ્રસન્ન વદને હાથ જોડીને કહ્યું, હે સર્વેશ્વર, તમે પોતાના પ્રિયતમા અને મહારાણી લક્ષ્મી દેવીને, જે કદી તમારાથી અલગ થવાના નથી, જગતની રક્ષા માટે ગ્રહણ કરો. આમ કહીને બ્રહ્મા વગેરે દેવતા અને મુનિઓએ વિવિધ પ્રકારના રત્નોથી બનેલા બાળ સૂર્ય જેવી તેજસ્વી દિવ્ય પીઠ પર ભગવાન વિષ્ણુ અને ભગવતી લક્ષ્મીને બેસાડ્યા તથા નેત્રોથી આનંદશ્રુ વહાવતા રહીને તેમણે દિવ્ય વસ્ત્ર, દિવ્ય માળા, રત્નમય આભૂષણ તથા અપ્રાકૃત દિવ્ય ફળો દ્વારા તે બંનેની પૂજા કરી. ક્ષીરસાગરમાંથી જે કોમળ પાંદડાવાળા તુલસીદેવી પ્રગટ થયા હતા, તેમના દ્વારા તેમણે લક્ષ્મીજીના યુગલ ચરણોનું અર્ચન કર્યું. પછી ત્રણ વાર પ્રદક્ષિણા અને વારંવાર નમસ્કાર કરીને દિવ્ય સ્તોત્રોથી સ્તુતિ કરી. આથી સર્વ દેવેશ્વર ભગવાન શ્રી હરિએ લક્ષ્મી સહિત પ્રસન્ન થઈને દેવતાઓને મનોવાંછિત વરદાન આપ્યું. ત્યારથી દેવતા અને મનુષ્ય વગેરે પ્રાણી બહુ પ્રસન્ન રહેવા લાગ્યા. તેમને ત્યાં ધન ધાન્યની પ્રચુર વૃદ્ધિ થઈ અને તેઓ નિરોગ થઈને અત્યંત સુખનો અનુભવ કરવા લાગ્યા. ત્યાર પછી લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને સંપૂર્ણ લોકોના હિતને માટે સમસ્ત મહામુનિઓ અને દેવતાઓને કહ્યું, હે મુનિઓ અને મહાબળી દેવતાઓ, તમે બધા લોકો સાંભળો, એકાદશી તિથિ પરમ પુણ્યમયી છે. તે સર્વ ઉપદ્રવોને શાંત કરવાવાળી છે. તમે લોકોએ લક્ષ્મીના દર્શન કરવા માટે આ તિથિએ ઉપવાસ કર્યો છે, તેથી આ દ્વાદશી તિથિ મને સદા પ્રિય થશે. આજથી જે લોકો એકાદશી ઉપવાસ કરીને દ્વાદશીએ પ્રાતઃકાળે સૂર્યોદય થયા પછી બહુ શ્રદ્ધાથી લક્ષ્મી અને તુલસીનું સાથે મારું પૂજન કરશે, તે બધા બંધનોથી મુક્ત થઈને પરમ પદને પ્રાપ્ત થશે. આમ કહીને સનાતન પરમાત્મા ભગવાન વિષ્ણુ મુનિઓ દ્વારા પોતાની સ્તુતિ સાંભળતા રહીને લક્ષ્મીજીના નિવાસ સ્થાન ક્ષીરસાગરમાં ચાલ્યા ગયા. ત્યાં સૂર્ય જેવા તેજસ્વી વિમાન પર શેષનાગની સૈયા પર વિશાળ લોચના ભગવતી રમાની સાથે રહેવા લાગ્યા. તેઓ દેવતાઓને દર્શન આપવા માટે ત્યાં સદા નિવાસ કરે છે. ત્યાર પછી બધા દેવતા કચ્છપ રૂપધારી સનાતન ભગવાનનું ભક્તિપૂર્વક પૂજન કરીને પ્રસન્નતાપૂર્વક તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતા બોલ્યા, હે મહાબળી દેવેશ્વર, તમે શેષનાગ અને દિગ્ગજોની સહાયતા માટે સાત દ્વીપોવાળા પૃથ્વીને પોતાની પીઠ પર ધારણ કરો. દેવતાઓની પ્રાર્થના સાંભળીને વિશ્વ ભાવન ભગવાને બહુ પ્રસન્નતાથી કહ્યું, એવમ અસ્તુ, એવું જ થાઓ. ત્યારથી તેમણે સાતે દ્વીપો સહિત પૃથ્વીને પોતાની પીઠ પર ધારણ કરી. ત્યારબાદ મહર્ષિઓ સહિત દેવતા, ગંધર્વ, દૈત્ય, દાનવ તથા માનવ ભગવાનની આજ્ઞા લઈને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. ત્યારથી બ્રહ્મા વગેરે દેવતા, સિદ્ધ, મનુષ્ય, યોગી તથા મુનિશ્રેષ્ઠ ભગવાનની આજ્ઞા માનીને બહુ ભક્તિપૂર્વક એકાદશી તિથિએ ઉપવાસ અને દ્વાદશી તિથિએ ભગવાનનું પૂજન કરવા લાગ્યા. અધ્યાય 102 માં સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.